भी जीव है, आत्मा है, पर आपके अंदर भी आत्मा है। आपके बिना सब अजीव नहीं है, सब जगह पे जीव है, आत्मा नहीं, है। नहीं, नहीं, सब जीव है। मैं नहीं, मैं ये कहता कि जीव नहीं है, जीव मुझसे मुझसे जबरदस्त और शुद्ध आत्माएं हैं। हाँ। लेकिन मैं अब जब तक कि ये दिमाग में मेरे बात नहीं आएगी कि मैं मेरे लिए मेरी आत्मा है, जब तक आगे बढ़ नहीं सकता। जब तक मैंने पुताने अनुभव न था, आत्मा अनुभव न था, क्या आगे बढ़ सकते हो? हम एक घंटे में आत्मा अनुभव करा देंगे आप, फिर आपको आपको आत्मा चले जाएगी नहीं, फिर और शायद संकित हो जाएगा और एगो वही सासो अप्पा नान रक्षण संजो शेषा मई बाहिरा भावा सल्वे संजोग लक्षणा संजोग मुला धीण पत्ता दुख परंपरा तम्मा संजोग संबंधम सर्वम बहुत। आप समझ आएगा ना, ऐसी दशा हो जाती है। कभी हुआ नहीं मगर ये हुआ है। ये 11वां आश्चर्य है भगवान महावीर तक 10 आश्चर्य था, ये 11वां आश्चर्य है। आपको ठीक लगे तो आना, नहीं तो वितराग मार्ग है, कागज पत्र नहीं भेजेंगे। आपको भेजना हो तो भेज देना, नहीं तो हम इधर से पत्र नहीं भेज, हम बता देंगे आपका पता। तो कौन है आप? कौन है? आत्मा, आत्मा है। हमको हमको हम मानते हैं कि आप आत्मा है, मगर आपको मुरारीलाल को गाली दे कोई तो आपको इफेक्ट होती है? होती। तो आत्मा नहीं आप, मुरारीलाल। वो तो मैं पहले कह चुका जो आपने सवाल किया। फिर आत्मा हमें यहाँ बैठ के झूठ नहीं बोलने का। आत्मा हो जाएगा फिर? नहीं हो फिर भी, फिर तो कोई सवाल ही पैदा होता। ये तो मैं खुद महसूस करता हूँ, 5-4 महीने से मैं ही वो कर रहा हूँ। मैं मुरारीलाल हूँ तो वो रॉन्ग बिलीफ है। क्या है रॉन्ग बिलीफ है? कौन सी बिलीफ है? वो भ्रांति है, भ्रांति। और ये भाई का मैं धनी हूँ दूसरी रॉन्ग बिलीफ है, वो लड़के का मैं भाद्र हूँ तीसरी रॉन्ग बिलीफ है। ये पूरा एड्रेस है, टेलीफोन नंबर है, ये फुल एड्रेस है। देखा है फेरफार वालों का એવું કરવું નિરોગી હાથ કંકુ જરતા હોય કે હાથ કંકુ જરતા હોય કંકુ જરે નહીં કેટલા બધા લક્ષણ હોય ઘેર કેવું હોય કેટલા બધા લક્ષણ હા વાણાભાઈ ને કહ્યું વાણાભાઈ આ બધા કહે છે કે દાંત ને ચાકું કરાવડાવો ના દાદા મારી વિનંતી તમે એવું ના કરશો આ દોંત ને લઈને તો આ બધું દર્શન લોકોને લાભ થાય છે આનંદ થઈ જાય દોંત રવા દો કે તમે હસો છો ને તે આ સાચા દોંત છે શું કે સાચા દાંત છે તો બનાવટી છે શું કે ભણાવે કહીએ તો બંધ રાખે વાત કરીએ છીએ દર્શન કરવો તારે ગમે છે ને એમ આ બધું રાગે પડી ગયું તારે તારે સારું આપડે ગપુ મરાઈ મરાણી પૂરી કરીએ તો કેવા દાદા નભે આત્મા નિરંતર વિતરાતા દેખાય લોકો કહે છે ને આમ એમ આત્મા તો હાફો જવા ના પણ એવું વ્યવહારમાં કહેવા જ છે આ ભાઈ ની વાતો માં જવા દે ને હાફો લેવા છે એવું નહીં દેખાતું એવું જોયું નથી એવું કઈ દેખાયું ના ભાઈ કરી કે છે ને દાદા ને મેં સાંભળી નથી વાત કરી હોય ગપુ નથી ના નથી કરી ગપુ નથી શું છે ગપુ નથી બધો સામાન બધો લક્ષણો લઈ રહ્યા ઓળખે છે માટે આપડે બીજા થાય છે પડી જાય પડી જાય એવું થાય અમારું થાય ચડી જાય પડી જાય એવું થાય ચડે નહી પડે નહી બધું થઈ ગયું નક્કી મહાવીર ભગવાન ને કોઈ તીર્થંકરો ને જે હાથ છે અને એ હાથ થી બધા દુઃખ મટી જાય સામા માં સુધારવા માટે બગડે છે કે તું તમારે લક્ષ્ય રાખજો ચોક્કસ. 98 ના 93 થઈ જઈ અને પછી તું રિપોર્ટ. તમે સમજ પડી? આ મારું એવું છે. નહી તો આપણો અવસર હશે તો દાદા સ્થિર તકલીફ થાય. વિચાર કર્યો છે નહીં કર્યો? તો આ કઈ આવી ખુશીઓ લઈને ભગવાન છે બધાને. એટલે પ્લેન વાળો કે છે એ ખુશી ખુશી તો નહીં બુઢા બોલે ને બુઢા બોલે બુઢા એમને તો બુઢા ને કે સ્વીકાર નહીં કરના ચાહીએ. હા પણ વગર કરતા હે હા કરતા હૈ કે મેરે ઉદ્દેશ્ય સે કર રહા હૈ ઇસલિયે નહીં યે તુમ્હારી મિથ્યા પર દ્રષ્ટિ હૈ. અચ્છા સમજે નહીં. સમ્યક દ્રષ્ટિ તો મેં સચ્ચિદાનંદ હું એ દ્રષ્ટિ મિલ જાવે. અચ્છા તો સમ્યક દ્રષ્ટિ બોલા જાતા હૈ. આ સમજે ને? હા સમજ ગઈ. મેં અશ્વિની કુમાર હું વોહી મિથ્યા પર દ્રષ્ટિ હૈ. અચ્છા અશ્વિની કુમાર હૈ તું वो तो लौकिक के लिए व्यवहार के लिए है. ठीक है. खरे खर खुद ऐसा नहीं है. आप खुद लक्ष्मी कुमार नहीं है. अच्छा आप समझ गए? ये मेरी समझ में आता है जी. धर्म ये तो समझ गया. अब धर्म किसको कहते हैं? पूरा नहीं समझा. पूरा समझ गया समझ गया. पूरा नहीं समझाया हम. पूरा पहला एक दफे की बात समझाता हूँ फिर दूसरी बात करता हूँ. जी हाँ. मिथ्यात्व दृष्टि मैं अश्विनी कुमार हूँ ऐसा रॉन्ग बिलीफ है. क्या है रॉन्ग? कैसी बिलीफ है? रॉन्ग बिलीफ. और मैं सच्चिदानंद हूँ वो राइट बिलीफ है. राइट बिलीफ है. तो राइट बिलीफ को सम्यक दर्शन बोला जाए. सम्यक दर्शन. और रॉन्ग बिलीफ को मिथ्यात्व दर्शन. अच्छा समझ गए. तो एक ही रॉन्ग बिलीफ बैठे लाएगा दूसरी है तुम्हारे. एक रॉन्ग बिलीफ बैठा है दूसरा रॉन्ग बिलीफ बैठा है. बहुत हा? बहुत रॉन्ग बिलीफ है. बहुत है मतलब. और बोलता है ये औरत का मैं धनी हूँ बोलता है. हाँ, क्या हाँ, बोलता हाँ, है धनी है ये औरत का मैं धनी हूँ और ये लड़का का मैं फादर हूँ और इनका भाई हूँ मैं और इनका मैं बने भी हूँ तब. क्यों इनके बहन के साथ मैंने शादी किया है. तो क्या आप कुछ बने भी है कि धनी है? क्या है आप बताइए हमको. क्या है? वास्तविक में कुछ नहीं है. ये व्यवहार है. वास्तविक में कुछ नहीं है. सब व्यवहार है. ऐसा कितना मैं इसका ब्रदर हूँ इसका चाचा हूँ इसका लड़का हूँ ऐसी कितनी चीज है. बहुत बहुत बहुत बहुत बहुत सब रॉन्ग बिलीफ है. क्या है? वो सब रॉन्ग बिलीफ है. आप जो है उसको आपको मालूम नहीं है. आपकी अज्ञानता से आपको मालूम नहीं है. तो ये मालूम नहीं इसलिए आप सबने बोला कि अश्विनी कुमार है उसका ब्रदर है उसका मामू है. तो आपने सच्चा मान लिया. समझे? वही मिथ्यात्व तो है. भौतिक सुख की इच्छा ही मिथ्यात्व तो नहीं है. समझे? वो रूट कॉज होना जो रूट कॉज है इसको मिथ्यात्व तो बोला जाता है. क्या? रूट कॉज. हम ये तुम्हारी रॉन्ग बिलीफ तोड़ देता है. क्या करता है? फ्रैक्चर कर देता है. क्या करता है? और भौतिक सुख हम फ्रैक्चर नहीं कर सकता, आप समझे ना, उसकी फ्रैक्चर करने की कोई जरूरत ही नहीं। वो सबको जो खाने का विचार है वो बोलता है कि हाँ साहब हमको आज जलेबी खाने का विचार है, हम बोलता है कि खाओ आराम से खाओ, क्या बोलता है, खूब खाओ खाओ खाओ, और बोलता है कि आज आज दही वड़ा खाने के विचार है, हम बोलते हैं खाओ भाई बाबा, वो कोई तकलीफ नहीं है हमारे में, पर इधर तो सब लोगों को यही तकलीफ है, क्या है, वो ये गुनेगार को लोग नहीं मारता है, जैन लोग गुनेगार को नहीं मारता, पुलिस वाले को मारता है, क्या करता है, किसको मारता है, पुलिस वाले, पुलिस वाले और यहाँ क्या करता है, वितराग की इच्छा, वितराग की आज्ञा के माफक पुलिस वाले को रक्षण करना और गुनेगार को मार दो, क्या बोलता है, समझ में कुछ आता है, हाँ, कैसे हाँ, आया हाँ, करता ठीक है, ठीक है, कहिए ठीक है, मिथ्या तो समझ में आ गया, मिथ्या तो दृष्टि किसकी, ना ऐसा तो यह है कि यह तो ठीक ही है, मतलब दो शब्दों से हमको कहिए, दो शब्दों से कहिए तो बहुत शब्द विस्तार हो गया, दो शब्दों से हमको कहिए, हम जिसको कहेंगे चाहे वो बौद्ध हो मुसलमान हो मानेगा वहाँ हाँ ये मिथ्या दृष्टि, इस तरह से हमको बताइए, એમ કે છે કે મને બે જ શબ્દો માંગો, બે જ શબ્દો માંગો એટલે હું પછી કોઈ બૌદ્ધ હોય કે મુસલમાન હોય કોઈ પણ હોય એને કહું તો એ માને કે ના બરાબર છે, નહી બરોબર છે, એટલે આપડે સમજ માં આવ્યા ને, મિથ્યાત્વ દ્રષ્ટિ ક્યાં હે, હમ તો સમજ લ્યા, બિલકુલ સમજ માં આવ્યા, એકદમ સમજ લ્યા, તો એ દ્રષ્ટિ કાચ કિસ તરહ સે નિકાલેગા આપ, ये दृष्टि निकालना तो पड़ेगा ना सर, और मिथ्या दृष्टि का फल क्या है, वो दृष्टि दृश्य में पड़ती है, क्या पड़ती है, मिथ्या दृष्टि कैसी है, जो दृष्टि तुम्हारी है वो दृश्य में पड़ती है, किधर पड़ती है, दृश्य में, और तुम्हारा ज्ञान जो है ये ज्ञेय में पड़ता है, किधर पड़ता है, ज्ञेय में, और तुम्हारी दृष्टि जो दृष्टा में पड़ गई तो सम्यक दृष्टि हो गई, अच्छा, हमारी जो दृष्टि है ये दृष्टा में आ गई, वो दृष्टि से दृष्टा देख लिया, दृष्टि से दृष्टा देख लिया तो वो सम्यक दृष्टि हो गया, और तुम्हारा ज्ञान से नाता को देख लिया, अच्छा, वो सम्यक ज्ञान हो गया, अच्छा, आओ थोड़ा स्पष्टीकरण कीजिए, और थोड़ा स्पष्टीकरण कीजिए, क्या अब दृष्टा ये सब तो हम लोग तो समझते हैं, लेकिन जो अन्य धर्मी है वो क्या समझेगा, दृष्टा किसको कहते हैं कि ये किसको कहते हैं, शुरू कहते मैं कहते कि विस्तार थी समझाओ, बीजा धर्म वाला जो होए इन्हें जो समझण पड़ी होए तो केवी रीतना कहिए कि आ दृष्टा कौन छे ने ज्ञाता कौन छे, दृश्य कौन छे ने अपने ज्ञेय कौन छे, देखो दूसरा धर्म वाला हमको मिलता है जी हाँ, वो बोलता है कि हमारे भगवान की साक्षात्कार हो गया है, क्या बोलता है, साक्षात्कार हो गया है, मैं बोलता हूँ कि भाई भगवान का साक्षात्कार हो गया है तो बहुत अच्छी बात है, हमको बहुत पसंद है, मगर क्या होता है हमको बताइए, अच्छा हम जो सच्चा होएगा तो हम बोलेगा कि बिल्कुल सच बात है, पर सच्चा नहीं होएगा तो तुम गलत तुम्हारा टाइम चले जाता है, वो गलती निकल जाएगा, समझे ना, आसान है ना, तो बोलता है कि अंदर कृष्ण भगवान मुरली के साथ दिखाता है, लाइट लाइट लाइट लाइट लाइट, समझ गए ना, मैं उनको बताता हूँ कि तुम्हारी गलती है, तो तुम्हारा टाइम नकाम आ जाता है, अच्छा जो तुम्हारे एकाग्रता के लिए हो चाहिए तो करो बाबा, मगर सच्ची सच्ची बात ये नहीं है, वो जो अंदर दिखाते है वो गुने है, क्या है, गुने है और दृश्य है, क्या है, दृश्य है, वो दृश्य में आपने दृष्टि पड़ा, वो दृष्टा होना चाहिए, તો પૂછતા હૈ કે દ્રષ્ટા કહાં હૈ તો આપણે બોલતા હૈ કે જો દેખતા હૈ વહી દ્રષ્ટા હૈ જો દેખતા હૈ વહી દ્રષ્ટા હૈ હા વો દેખને વાલે કો પકડો કિસકો પકડો દેખને વાલે કો હા દ્રશ્ય ક્યું પકડતા હૈ ये तो बंद बात है हाँ हाँ अब ठीक बात है दृष्टा को पकड़ो समझ में आ गया तो आत्मा ही आ जाएगा चेतन ही आ जाएगा तो ये सब लोग बोलता है कि हमको कृष्ण भगवान दिखाता है कोई ऐसा बोलता है कि राम मेरे को दिखाता है हनुमान जी दिखाता है सब भी दृश्य है तुम्हारी एकाग्रता किसी तरह शांति के लिए रखना हो तो रखो मगर उसके सत मान के उधर ये लास्ट स्टेशन नहीं है वो फ्लैग स्टेशन है क्या है वो लास्ट स्टेशन नहीं फ्लैग स्टेशन है क्या तुम्हारे अभी क्या दूसरा पूछने का है धर्म किसे कहते हैं हाँ जो जो सर्व सर्व दर्शन मान्य करे जिसको है? जिसको सर्व धर्म मान्य करे हाँ सर्व दर्शन जिसको मान्य करे ऐसे परिभाषा बतलाइए देखो सच्ची बात बता दूं जी हाँ आप जो पूछते बनता है वो इसमें पूछने की बात में थोड़ा फेर है धर्म किसको कहता है नहीं? तो जो आखा दिन अधर्म को धक्का लगा करता है नहीं? वो धर्म है क्या है आपकी समझ नहीं आया अधर्म को धक्का लगाता है निकाल देता है तुम चले जाओ इधर नहीं हमारे यहाँ इधर नहीं वही धर्म है वही धर्म जो अधर्म को नहीं माने नहीं वही तो आप अधर्म किसको कहते हैं अधर्म किसको कहते हैं बात तो ही आ गया फिर अधर्म किसको कहते हैं हाँ इसकी तलाश करने का जो दूसरे को दुख देने का विचार आता है दूसरे को दुख जो स्पीच निकलती है वो सब जो है तो वो धर्म है वो जो निकले तो अपने बोलने का भाई फिर चले जाओ इधर से हमारे ऐसा नहीं फिर गलती नहीं करेगा ऐसे कोई कोई जीव को कितना इतना भी दुख दिया है वही सब धर्म है हाँ, और कोई भी जीव को इतना भी सुख दिया है उसको नाम धर्म है धर्म है ये सब मानेगा और धर्म से क्या फल मिलता है कि सोने की बेड़ी मिलती है और अधर्म से क्या फल मिलता है लोखन की बेड़ी मगर दोनों बेड़ी है बेड़ी है दोनों त्याज्य है, है? दोनों त्याज्य है वो दोनों त्याज्य है समझे ना हमारे यहाँ धर्माधर्म नहीं है आप समझे इतर किसी को ऐसा विचार नहीं कि अपने धर्म करने का है कि अधर्म नहीं करने का ऐसा विचार नहीं वो तो निरंतर ज्ञान में रहते हैं सब लोग जिसको जिसको अर्थ ध्यान रौद्र ध्यान कभी होता ही नहीं क्या होता नहीं होता ही नहीं अर्थ ध्यान रौद्र ध्यान वही अधर्म है धर्म ध्यान वही धर्म है धर्म ध्यान से सोने की बेड़ी मिलती है, मिलती है। और अर्थ ध्यान रौद्र ध्यान से लोखंड की बेड़ी मिलती है, मिलती है। और शुक्ल ध्यान से सब दोनों की मुक्ति होती है क्या मुक्ति होती है हाँ सबकी धर्माधर्म से मुक्ति होती है शुक्ल ध्यान से बोलो अभी क्या पूछने का धर्म का खुलासा हो गया तुम्हारे कोई ने काम पर काम लागे कुछ है कशु अब तुम्हारे कोई ने काम लागे कुछ है बड़ी बात को रिविजन थे समझ पाए थे नहीं फरी फरी हम लोग दो भव्य और अभव्य मानते हैं भव्य और अभव्य भव्य और अभव्य दो मानते हैं ना जो मोक्ष में जावे उसका नाम भव्य और जो मोक्ष में ना जावे उसका नाम अभव्य है ना तो हम मैं भव्य हूँ कि अभव्य हूँ इसका कोई लक्षण है इसका कोई लक्षण है वो सब व्यवहार में क्या चलता है कि साहब आचार्य महाराज जी हम क्या कुछ भव्य है अभव्य है तो आचार्य महाराज उसको जवाब देता है कि अपने को विचार है मत तुम भव्य है अच्छा क्या बोलता है बिचारा यहाँ माटे भव्य है ऐसा सोच कर लिया कि मैं भव्य हूँ अभव्य ऐसा सोचता है तो वही तुम भव्य है बोलता है क्या है विचार करियो माटे भव्य छे मगर ये गलत बात हो कैसी बात है कोई ऐसा सब लोग समझ गया कि महाराज जी ने बोला कि विचार करेगा भव्य तो सब लोग विचार करेगा इसके नाम भव्य नहीं है हाँ मेरा भी मंतव्य यही है मेरा भी मंतव्य यही है अभी इसके नाम अभव्य नहीं हाँ नहीं समझ गए और किसको विचार नहीं आया थे वो अभव्य भी नहीं है वो बात गलत बात हो गई सबकी वो सब आचार्य महाराज की जो बात है अभी तो इनका दोष नहीं है वो काल का दोष है क्या है काल का दोष यदि काल का प्रभाव ऐसा हो गया है तो भगवान ने बोला था कि हमारी पाठ पे क्या हो जाएगा वंग जड़ाई पछीवा हो जाएगा क्या बोलता था क्या हो जाएगा वंग जड़ाई पछीवा नहीं समझा महावीर भगवान को भगवान के पास गौतम स्वामी ने प्रश्न किया कि हे भगवान पुष्प ग्रह आ रहे हैं और 2500 साल इनकी अवधि है समझ गया नहीं तो कुछ आप बताइए कि अपना वो पाठ पर साधु आचार्यों को क्या हो जाएगा जैनों को क्या हो जाएगा बताइए कुछ तो भगवान ने बताया कि वंक जड़ाई पछिमा क्या बोल रहे हैं वंक जड़ाई पछिमा शास्त्र में लिखेली बात है वो सब वाका ने जड़ हो जाएगा क्या बोलते हैं बकरा वो जड़ हो जाएगा वाका वाका वक्र वक्र वक्र वक्र वक्र भगवान ने क्या लिखा है वक्र जड़ हो जाएगा वक्र जड़ हो जाएगा समझ रहे हाँ वक्र मतलब टेढ़ा और जड़ मतलब पढ़वा में पढ़ने में आया हाँ अवश्य वो वक्र और जड़ हो जाएगा वो इसलिए शास्त्र को लिखा कि महावीर भगवान ना शिष्य सब वक्र और जड़ है क्या वक्र और जड़ सब शिष्य एक भी ऐसे नहीं है कि इसमें अच्छी बातल रहे अच्छा तो बोलता है कि वक्र क्या क्या हो गया इसको तो वक्र हो गया तो वक्र में वो उत्तर को दक्षिण मानता है क्या मानता है उत्तर को दक्षिण और दक्षिण दक्षिण को उत्तर मानता है वो अपनी कपट बुद्धि से नहीं मानता है उनकी समझ नहीं पड़ती समझ नहीं पड़ती इतने वक्र बोला जाता है भगवान क्या बोला है वक्र उल्टा बुद्धि हो जाता है हाँ विपरीत फिर भगवान भगवान ने क्या प्रत्यक्ष ये बताया कि वक्र जड़ कैसा मैं बोलता हूँ तो आदिश्वर भगवान का शिष्य था सब वो सरल अने जड़ था कैसा था सरल था लेकिन सरल जड़ था। और जड़ जड़ और महावीर का शिष्य वक्र जड़ समझ गए नहीं तो सरल अने वक्र में क्या फेर होता है तो कृष्ण महावीर भगवान ने बताया कि आदिश्वर भगवान 9 बजे इधर से गया घर को अरे कोई जगह पे समझ नहीं पर सब सब साधुओं सब जैनों नमस्कार मंत्र करता है और साष्टांग ही करता है क्या करता है साष्टांग क्या करता है साष्टांग प्रणिपात साष्टांग नमस्कार नमस्कार नौकार मंत्र बोले और एक एक नौकार मंत्र एक नमस्कार करे क्या करता है एक एक नमस्कार एक नौ हाँ तो भगवान ऐसा बोल के गया अब थोड़ी देर में आएगा पीछे क्या थोड़ी देर में आएगा इतने ये लोग सरल लोग था और भगवान सवेरे हो गया तो भी नहीं आया तो ये सवेरे तक वहाँ नमस्कार करने ही लग रहा है अच्छा સમજ માં આવ્યા કુછ? હા હા, જય સચિદાનંદ. શું તમારા સમજ માં આવ્યું? હા હા, સમજ માં આવ્યું. ક્યુ સવેરે તે કયા? સરળ થા. હા, વક્ર થા. નહી, સરળ થા. સરળ થા ને? ભગવાન બોલે હે અપને કેસે બન સકતા હે. હમ કે નહીં? હા હા, સરળ સરળ થા. સરળ થા, ભોળા થા. ભોળા ભોળા, લેકિન જડ થા. સરળ કે સાથ જડ? હા, જડ જડ થા. હા, તો જડતા સે આખી રાત કર દિયા. રોજ કરતા એક ઘંટા, તો આજ ભી ઘંટા પૂરા હો ગયા, અભી ભગવાન નહીં આયા, તો છોડ દો અભી. સમજ્યો નહીં? પણ નહીં, આખી રાત ભગવાન આયેગા તો ક્યાં બોલેગા. ઓર અભી મહાવીર બેઠે ઓર મહાવીર કે સાથ અનુકાર મંત્ર પઢ કે કરતા હૈ, મહાવીર કા શિષ્યો. મહાવીર બોલે પા ઘંટા હુઆ હૈ, એક ઘંટા કા રોજ કરને કા, ઇસમે પા ઘંટા હુઆ હૈ, 15 મિનિટ હુઆ હૈ, ઓર મહાવીર કો જાને કા કુછ કુછ કામ કે લિયે હુઆ, તો મહાવીર બોલેગા કે ભઈ હમ થોડી દેર મે પીછે આતા હૈ, સમજી ને? તો મહાવીર ઉધર થે દરિયા દાદર શહેર કે ઉતરા, અહીંયા સ્ટોપ હો, કોઈ સબ બંધ કરકે બેઠ જતા હૈ. ક્યા કરે? હા, આપને સમજ આ રહા હૈ? હા હા, ઠીક છે. વક્ર જડ હૈ, વક્ર જડ હૈ. જડ કેમ બોલ્યા? કે ક્રિયાઓને જ આત્મા માનતા હૈ. કિસકો? ક્રિયાને જ આત્મા માને. ક્રિયા કો જ આત્મા માનતા હૈ, તો આત્મા કો ક્યાં કરે? આત્મા કભી દેખેંગે? એ સમજમાં આયા? ઠીક. મિથ્યાત્વ નહી સમજતા? નહીં, મિથ્યાત્વ બોલતા હૈ ક્યા? એક સાધુ દૂસરે સાધુ કો બોલતા હૈ કે ભાઈ આ શ્વેતંબરી વાળા બોલતા હૈ, સ્થાનકવાસી સબ મિથ્યાત્મી હૈ. અપને સ્થાનકવાસી પૂછેંગે કે ક્યા બાત હૈ? તો વાત હૈ, મિથ્યાત્મ બોલતા હૈ, સત બાત હૈ, વહી મિથ્યાત્મ હૈ. હા, વહી. ઓર દિગંબરી બોલતા હૈ કે વો સભી મિથ્યાત્મ હૈ, હમે અકેલા સંકેત હૈ. હા, ઓર એ સબ બોલતા હૈ કે દિગંબર મિથ્યાત્મ હૈ. હા, સમજે ને? હા, વાસ્તવિક મે ગલત બાત હૈ. એ સમજ માં આતા થોડા? હા હા હા. ધર્મ જેવી ચીજે નહીં નહીં છે. મેં એસા માનતા હું, જહા ક્રોધ માન માયા લોભ પરિગ્રહ હો વહી મિથ્યાત્વ હૈ. જહા ક્રોધ માન માયા લોભ કપટ જહા હો વાસ્તવિક મેં વહી મિથ્યાત્વ નહીં. મિથ્યાત્વ તો તુમને તુમ્હારી રૂટ કોજ ક્યા હૈ? કે તુમ હા સચ્ચિદાનંદ, ઓર માન લિયા કે મેં ક્યા નામ? અચ્છા, હા, અશ્વિની કુમાર. ઓ પહેલી ભૂલ વહી ભૂલ હૈ. ક્યા ભૂલ? વો ભૂલ નિકલ જાય તો વો સબ નિકલ જાતા હૈ. ક્રોધ માન માયા લોભ, એ સબકો ક્રોધ માન માયા લોભ નહીં હૈ, વો ભગવાન હૈ સબકો. ઇનકા પાવ નીચે સે થોડી મટ્ટી રખ સિર પે રખેગા, ઉસકા ભી 15 અવતાર મેં મોક્ષ હો જાયેગા. એ સબ લોગ હૈ ઇનકા પાવ. ભગવાન હો ગયેલા હૈ, ક્યુંકે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન નહીં હૈ. જિસકો આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન નહીં હૈ, વહાં ક્રોધ માયા માયા લોભ ભી નહીં હૈ. ધર્મ ધ્યાન મેં ક્રોધ માન માયા લોભ રહેતા નહીં, પણ શુક્લ ધર્મ રહેતા નહીં. કિધર રહેતા હૈ? આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન માં રહેતા હૈ. આર્થ ધ્યાન કહાં રહેતા હૈ? આર્થ ધ્યાન ઓર રૌદ્ર. તમારી સમજ માં આ ગયા? એટલે ક્રોધ માન માયા લોભ નહીં. માયા તો કિતને કિતના અવતાર સે સબ નિકાલને કો તૈયારી કરતા હૈ, ઇતના ક્રોધ નિકાલ દિયા નિકાલ દિયા, વો કભી નહીં નિકલેગા. અચ્છા, ક્રોધ માન માયા લોભ નિકલ જાયેગા નહીં? આપ સમજે? વો પરિણામ હૈ. ક્યા પરિણામ હૈ? વો કોઝ નહીં હૈ. અચ્છા, ક્રોધ નહીં હૈ. બીજ. અચ્છા, બીજ. આપની સમજ માં આયા? ક્યા પરિણામ નાશ કરને કા, કોઝ નાશ કરને કા? ક્યા નાશ? પરિણામ કે મતલબ ક્યા લેતે હૈ? રિઝલ્ટ. અચ્છા, તો બીજ કોઈ નાશ કરના પડેગા? બીજ બીજ ને નાશ કરવું પડતું. હા, બીજ કો હિ નાશ કરના પડેગા. તો જો વીજ હોતા હૈ ને, કોઈ જો કહે હોય કોઈ, હા વો કારણ કો બોલતા હૈ. હા, કારણ એ કારણ માયા લોભ કા કારણ ક્યા હૈ બોલતા હૈ. ક્યા બોલતા હૈ? હા, કારણ ક્યા હૈ? હા, વો ક્રોધ માન માયા લોભ તો કોઝ હૈ. અરે હા, વો હૈ ઇફેક્ટ હૈ. હા, વો શાખા હૈ, મૂળ નહીં હૈ. ઇફેક્ટ, હા ઇફેક્ટ હૈ. અચ્છા, ક્યુકે સબ લોગ બોલતા હૈ હમારે નહીં કરને કા વિચાર થા મગર હો ગયા, નહીં કરને કા વિચાર થા મગર હો ગયા, એસા બોલતા હૈ ને, ઉસકો પરિણામ બોલા જાતા હૈ. ક્યા પરિણામ? અરે ક્રોધ બાંધ માયા લોભ કાઢને કી જરૂર નહીં, સબ સબ ગલતી ચલ રહે હૈ. ક્યા ચલ રહે? ગલતી. સબ બધા ધર્મ સર્વ ધર્મ ગલત ચલ રહે હૈ. હા, જો જબ તક આત્મ પરિણતિ નહીં હોગી તબ તક, જબ તક આત્મ પરિણતિ ખુદ નહીં હોગી તબ તો કોઈ ધર્મ ઉસકો તાર નહીં સકતા. સબ પર પરિણતિ કો અપની પરિણતિ માનતા હૈ. હા, અભી તો એસે માન ગયા ને. હા, ફિર ક્યા હો જાયેગા અબ? હા, ઠીક હૈ. પર એક ઇસકો એક ભી ચિંતા નહીં, વો ભગવાન હૈ. વો હમરી કુર્સી ઉઠાને મેં કુછ શરમ બરમ આતા હૈ? સબ લોગ કુછ શરમ બરમ લગતા હૈ? હમરી કુર્સી ઉઠાતા હૈ તો ઇસકો શરમ લગતી હોય કે હમકો દેખેગા દૂસરે તો ક્યા બોલેગા? નહીં લગતા. કિસી કી ભય નહીં. મેને બોલ દિયા કે અપના તુમારા કોઈ ઉપરી ભી નહીં હૈ, ભગવાન ભી તુમારા ઉપરી નહીં હૈ, હમ અકેલા ઉપરી હૈ. આપ સમજે ને? ઓર મેં તો બાલક જૈસા હું. કેસા હું? બાલક. હા, બાલક જૈસા. હમ કિસી કો લડતા નહીં, વડતા નહીં, કુછ નહીં. ઓર મેરા ઉપરી કોઈ હૈ નહીં. ફિર તુમ્હારે ભય પામવાની કોઈ સ્થાન હૈ નહીં હૈ. સબ વિતરાગી હૈ. લડકા લડકી કે શાદી નહીં કરતા. શાદી કરો ઓર કપડા પહેર કે કરો. ક્યા કરો? કપડા પહેર કે. હા, બાલ બાલ કઠા કે શાદી કરો. એસા નહીં કરે ને. મનુષ્ય જાતિ કા ક્યા ગુના હૈ તે એ બાલ કા જાનવર કી માફક લંબા હો ગયા. ક્યા મનુષ્ય તું કઈ ગુના હૈ? સમજ ગયા ને? ઓર ભગવાન ને એસા નહીં કિયા હૈ. સબ વર્ણન ખોટા કિયા હૈ. મહાવીર ભગવાન ને એસા કષ્ટ ક્રિયા ને એસા તપ કિયા. વહાં ભગવાન તપ કરેગા તો ભગવાન હી નહીં. હમ કભી તપ નહીં કરતા હૈ. ઓર હમારા તપ હૈ વો દૂસરી કી આંખમાં નહીં આયેગા. ક્યા? આંખ સે દેખ સકતા નહીં હમારા તપ. જો આંખ સે તપ દેખા જાતા હૈ ઉસકા ફળ ભૌતિક ફળ હૈ. ક્યા હૈ? ભૌતિક ફળ. આંખ સે દેખા જાતા હૈ એસા તપ દેખા હૈ આપને? એસા નહીં દેખા હૈ? સાધુ સંત લોગ કરતે હૈ તપ. વો સબ તપ હૈ ને. વો સબ અત્યારે જૈન ધર્મ મેં જો તપ ચલ રહે હૈ વો સબ આંખ સે દેખા જાતા હૈ. એસા હૈ? કેસા હૈ? આંખ સે દેખા જાતા હૈ તો ઉસકા ભૌતિક ફળ હૈ, મોક્ષ ફળ નહીં. હા, વો તો ઠીક હૈ. ઓર હમ જો દૂસરે કો બતા કો સબકો બોલતા હૈ જો તપ કરને કો વો આંખ સે નહીં દેખા જાતા. અચ્છા, ગુપ્ત રહેતા હૈ વો આંતરિક તપ હૈ. આપ સમજે? ઓર જ્ઞાન દર્શન ચારિત્ર તપ વો ચારો પાયા કે મોક્ષ મિલતા હૈ. જ્ઞાન દર્શન, જ્ઞાન ભી હોના ચાહીએ, દર્શન ભી હોના ચાહીએ, ચારિત્ર ભી હોના ચાહીએ, તપ ભી હોના ચાહીએ. તપ ભી હોના ચાહીએ. તપ ભી હોના ચાહીએ. કોઈ ગાલી દેવે તો ઇસકો ક્યા હોતા હૈ? ક્રોધ હો જાતા હૈ. ક્રોધ હો જાતા હૈ. એ ક્યા હૈ? દૂધ છે દાદા. અભી ટાઈમ નહીં હુઆ હૈ, થોડી દેર પે ચલાઓ ને. થી વાત થતી હતી. આંતરિક તપ છે, આંતરિક તપ જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ. આંતરિક તપ તો મને યાદ ના, જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ ચાર જો હે. ચાર દે તો ક્રોધ જાતે ના, કોઈ ગાળ આપે, કોઈ ગાળ આપે તો ક્રોધ થઈ જાય છે. સદા માન હા, કોઈ ગાળ આપે કિસી કો એટલું ગાળી દેવે તો इसको अंदर मन को बहुत बुरा लगता है. क्या लगता है? बुरा लगता है, सच गया नहीं. और वो खुद देखता है मन को, सच गया नहीं. और वो पश्चाताप करता है कि भाई यूं ऐसा क्यों करता है. वो तुम्हारा था, वो तुमको मिल गया है. क्या बोलता है? તુમારા હિસાબ થા, ઉદય થા, વો તુમકે મિલ ગયા હૈ. તો ફિર વો તપ કરના પડતા હૈ, સમજ ગયા ને. કોઈ ટાઈમ મેં તપ કરના પડતા હૈ. ક્યા પડતા હૈ? વો માઇન્ડ હૈ ને, તો લાલ લાલ હો જાતા હૈ. કેસા હોતા હૈ? વાસ્તવિક તો હી વો હાર્ટ હૈ ને, તો લાલ લાલ લાલ હો જાતા હૈ. તપ તપી જાતા હૈ. ક્યા કરતા હૈ? ઉસકો સંવરણ કરના. હા उसको संवरण करना तप है. हाँ, तप तो हमारा नहीं, तप का. हम तो निर्गंध. कैसा निर्गंध? हाँ, आपने कभी निर्गंध देखा है? नहीं, निर्गंध है ही नहीं कोई जगह पे. अच्छा, वो सब ग्रंथि वाला है. क्या है? सब ग्रंथि वाले. हाँ, मिथ्यात्व ग्रंथि बड़ी बहुत है, तो फिर दूसरी ग्रंथि तो कितनी भी होगा. कितनी मिथ्यात्व ग्रंथि इतनी बड़ी है, और इसको પાણી પાણી પા પા કિયા તો બહુ બડી હો ગઈ હૈ. સાધુ લોકો ને ઇસકો પાણી પાતા હૈ. આપને સૂરજમુખી ગાઢ દેખા હૈ? સૂરજ કા શાખ હોતા હૈ. હા, દેખે હૈ. ક્યા બોલતા હૈ? હમારે ઓલ કહેતે હૈ બંગાલી મેં. ઓલ ઓલ, ઉસકો ઓલ કહેતે હૈ. તો ઇસકો પાણી પાવે તો ક્યા હોતા હૈ? ફિર બડા હોતી ગા, બડા હોતે. એસી મિથ્યાતી ગંથી કો પાણી પા પા કર દિયા. क्योंकि जानता है नहीं बेचारा मिथ्या दिखाती. उनका दोष नहीं है, ये काल का दोष है. और कोई ज्ञानी पुरुष नहीं है तो फिर क्या करे बेचारा? उनकी सच्ची इच्छा तो क्या है? महावीर की, भगवान की आज्ञा में रहने का विचार है. हाँ, लेकिन मतलब वो मगर ये आज्ञा नहीं कर सकता. समझता ही नहीं, फिर क्या करे? भगवान की क्या आज्ञा है इसको खबर? एक भी आचार्य ने खबर नहीं है. वो कहते हैं बिना भव परिपाक बिना मोक्ष कोई न भी जावे. भव परिपाक बिना, भव के परिपाक के बिना मोक्ष कोई भी नहीं जा सकता है. वो ऐसी बात है, एक ही पकड़ लिया है. उसको जैसा कोई आदमी इधर से अपने बाबापुरी जाने का है, तो जाने का तो है ही, मगर जो थक गया है ना, તે બોલતા હૈ દૂસરા દૂસરા સચ્ચા નહીં બોલતા કે મેં થક ગયો હું. દૂસરી દૂસરા ઇલાજ બતાયે. અભી આગે મત જાઓ, આગે ભીખ હૈ, ભય હૈ, એસા કરતા હૈ. સમજ ગયા ને? એસા એક સાધુ લોક બોલતા હૈ કે બહુ પરિપાક મિલા. અચ્છા, હા, આપ સમજ માં આયા? હા હા, आप कहिए. ठीक है, मैं क्या क्या बताने को समझता है? ये पॉइंट समझ में आ गया? हाँ, ऐसा ही बोला. भरी भरी भरी का ये बात होती नहीं है, मगर ये तो हाँ, गया नहीं. वो मेन कारण नहीं है, है? वो मेन कारण नहीं है. नहीं, मेन कारण नहीं. वो ऐसा कहा जे સત્ય કોઝ નહીં, મેન કોઝ નહીં, રૂટ કોઝ નહીં. હા, રૂટ કોઝ નથી. રૂટ કોઝ ની વાત નહીં, સબસિડરી કે આપણે. આપ સમજ ગયા ને? અભી ક્યા પૂછને કા હૈ તુમ્હારે? હમ તો પૂછ લે, આપ દૂસરે કો લાવ દીજીએ. નહીં, વો લોગ તો સબ જાન કે બેઠા હૈ. વો એક મિનિટ ભી આત્મા કી બાર નહીં હૈ. અચ્છા, એક સેકન્ડ ભી, મિનિટ નહીં, સેકન્ડ ભી આત્મા કી બાર કોઈ નહીં હૈ. वो पुरुषो आत्मा की बात नहीं है और स्त्रियो दादा भगवान की बात नहीं है। क्या है आखा दिन रात दादा भगवान ही याद रहता है। तो कल पांच डूंगरी पर चढ़ने का था नहीं तो एक एक औरत को तो दो स्टेयरकेस चढ़ने में उसका सो साथ बढ़ जाता था। वो पांच ही डूंगरी चढ़ा पर भी तू कैसे चढ़ा रे भाई को मैं पूछा ओ भगवान का नाम है दादा भगवान दादा हाँ श्रद्धा ऐसी चीज है। वो दादा भगवान तो कोई भी मानस हमको देखा नहीं है वो भी बोलेगा तो उसको फल फायदा ही मिलेगा। वो वर्ल्ड का कल्याण के लिए इनका अवतार है हिंदुस्तान के लिए नहीं वर्ल्ड का सब धर्मों के लिए। सब धर्मों अपसेट हो गया है। क्या हो गया अपसेट तो फिर एक दफे अपसेट करना पड़ेगा। क्या करना पड़ेगा क्या मैं बोला अपसेट करना पड़ेगा। लोग बोलता है हमको क्यों भाई धर्म को अपसेट करता है। मैंने बोलता है क्या अपसेट हो गया इसको ही अपसेट करता है। क्या ये तुम्हारे समझ में आवे नहीं इतना नहीं समझ में आया। ऐसा धर्म था हाँ। क्या ऐसा धर्म ताकि दिशम काल के लिए ऐसा हो के ऐसा हो गया अभी अपसेट लोग बनता है फिर अभी अपसेट हो जाएगा ना ऐसा करके ऐसा हो जाएगा। उल्टा हो गया है उल्टा हो जाएगा हाँ तो ठीक ही है वैज्ञानिक का सिद्धांत है। अरे इतने सब लोग हमको बोलता है सब लोग बोलते हैं कि तुम ये क्यों उल्टा करता है वो कहता है ना वो कहता है सुख कब प्राप्त करेगा तो जब बहुत दुख आएगा तब सुख को प्राप्त करेगा। मतलब बहुत दुख उसके अंतिम क्षण में ही सुख का प्रादुर्भाव है और बहुत ऐसा कहते કે આપણે દુઃખ આવે છે અને દુઃખ આવ્યા પછી વધારે દુઃખ આવે છે ત્યારે પછી સુખ ઉત્પન્ન થાય છે એટલે ક્યાં બોલના ચાહતે જ્યાદા દુઃખ હોય દુઃખ આને કે બાદ સુખ મિલતા મતલબ એ હોતા હૈ કે